yatpadambhujarinava sviyanantan nijacharyam pranamami muhumuhu yadanugrahato jantu sarvadukhatiyo bhave tamaham sarvada vande Shrimat Vallabhanandanam Ajnana Timirandhasya Jnananjana Shalakaya Chakshurun Militam Yena Tasmai Shri Gurave Namah Namami Hridaye Sheshe Lila Kshirabhishayinam Lakshmi Sahasra Leelabhi Sevyamanam Kalanidhim Chaturbhishcha Chaturbhishcha Chaturbhishcha Tribhistatha Chathirvidajate Yosav Panchadharvayam वैष्णव तमे जे मंगलाचरण में चतुर बोलो छो तो चतुर्भिश्च एम नहीं ए र हलंत छे चतुर्भिश्च आपणे गुजराती में चतुर एटले जे बहु होशियार डायो होय ने कहीए ए अर्थ में अहींया चतुर शब्दनो प्रयोग नथी ए दशम स्कंधनी अंदर वर्णित जे विभिन्न सात्विक राजस तामस ना जे प्रकरणो छे एना चतुर एटले चार ચોકડી જે છે એ અર્થમાં અહીંયા શબ્દનો પ્રયોગ છે તો એ ઉચ્ચાર જરા સુધારી લીધા કરો આજે જે ગ્રંથનું વિમોચન થયું છે સેવા સમર્પણ એ જે લોકો વલ્લભાચાર્ય ટ્રસ્ટના દ્વારા પ્રકાશિત થતા ગ્રંથો જોયા હશે કે વાંચ્યા હશે એમને ખ્યાલ હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી સંપ્રદાયના અલગ અલગ વિષયોને લઈને સંપ્રદાયના વિદ્વાનો વૈષ્ણવો શાસ્ત્રી અને વલ્લભકુલ બાલકો ભેગા થઈ અને કેટલાક વિષયોની ચર્ચા કરે છે એ ચર્ચા સંગોષ્ઠીમાં જેટલા પણ લેખ પ્રસ્તુત થાય છે અને એના ઉપર જે સંવાદ થાય છે એનું સંકલનના રૂપમાં પુસ્તક પ્રકાશિત થતા આવ્યા છે સૌથી પહેલાં 84 વૈષ્ણવ વાર્તાને લઈને ને પહેલી સંગોષ્ઠી થઈ એના પછી સંપ્રદાયમાં અધિકાર કે યોગ્યતાનો વિચાર એ વિષય ઉપર આયોજન થયું એના પછી સાધના પ્રણાલી તે પછી સંપ્રદાયમાં કથા એટલે ગુણગાન સાધના શરણાગતિ પ્રતિબંધ સાથે સાથે અત્યારે જે પ્રકાશિત થયો ગ્રંથ સેવા અને સમર્પણ છેલ્લે જે ગોષ્ઠી થઈ હતી એનો વિષય હતો પુષ્ટિભક્તિ અને પ્રપત્તિ સાધનામાં જગન્યતાનો વિચાર તો આ રીતે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા ગોષ્ઠી થતી આવી છે અને એના અહેવાલના રૂપમાં વિસ્તૃત અહેવાલના રૂપમાં આ ગ્રંથનું પ્રકાશન થાય છે તો જે લોકો અભ્યાસુ હોય શીખવા માટે આ ગ્રંથ એટલો ઉપયોગી નથી પરંતુ જે લોકો અભ્યાસ કરે છે એ પોતાની સમજને ચકાસવા માંગતા હોય અથવા જે વિષય જે દૃષ્ટિકોણથી એમણે સમજ્યો હોય એને બીજા કેટલા અલગ અલગ દૃષ્ટિકોણથી સમજી વિચારી શકાય છે એ વાત જાણવી હોય તો આ ગ્રંથ ઉપયોગી થાય એવું છે એટલે આનું કદ અને એની જે મૂલ્ય ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું છે એના ઉપર જઈને કોઈ આને વસાવવાનો પ્રયાસ નહીં કરતા આના અંદરનો જે વિષય જે રીતે નિરૂપણ થયું છે એમાં જેમને રુચિ હોય અને જે સઘન અભ્યાસ કરવાની ઈચ્છા જેમને હોય એ જ આ સેમિનારના પુસ્તકોને વસાવજો કેમ કે કિંમત માત્ર 50 રૂપિયા છે એ દૃષ્ટિથી જો તમે કોઈ પણ વસાવી લેશો અને ઘરમાં પડ્યું રહેશે તો ખરેખર આ જિજ્ઞાસુને એ પ્રાપ્ત નહીં થઈ શકે એટલે અત્યંત જિજ્ઞાસા હોય અને ખરેખર એનો જે વ્યક્તિ ઉપયોગ કરે એ જ આને વસાવે એવું મારો આગ્રહ છે આ જે ચર્ચાની પ્રણાલી છે એ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના સમયમાં તો આપણા ભારતીય ધર્મ પરંપરામાં વિદ્વાનોનો રોજનો આ જ ક્રમ હતો. જે કોઈ પણ પરસ્પર બે વિષયના જ્ઞાતા છે એ ભેગા થાય તો એકબીજાની જિજ્ઞાસા એકબીજા સામે પ્રકટ કરે અને ચર્ચા થાય. એ ચર્ચાના ફલસ્વરૂપ ઘણા બધા ગ્રંથો પણ પ્રકટ થતા રહેતા હતા. આજના સમયમાં હવે આ જાતની ધર્મ ચર્ચા કે ગહન વિષયો છે એનો વિચાર હવે ઓછો થઈ ગયો છે. એટલે એ વિચારને ફરીથી પ્રક્રિયાને જગાવવાના ઉદ્દેશ્યથી આ સંગોષ્ઠીઓનું આયોજન થયા કરે છે. અને કોઈ વખતે તમે જોશો તો એમાં જે ચર્ચાઓ થયેલી છે એ ચર્ચાઓથી પણ ઘણો તત્વબોધ આપણને થાય છે એવું આપણે સમજી શકાય. ઘણી બધી ભ્રાંતિઓ આપણી દૂર થાય છે. તો એ દૃષ્ટિથી આ પુસ્તક છે એનો જિજ્ઞાસુ લોકો ઉપયોગ કરે. હવે ગઈકાલે આપણે જે વિષય અંતઃકરણ પ્રબોધને લઈને ચાલ્યા હતા એના ઉપક્રમમાં ષોડશ ગ્રંથનું મહાત્મ્ય શ્રી દ્વારકેશજીના શબ્દોમાં આપણે વિચાર્યું. તે પછી ષોડશ ગ્રંથોની ક્રમસંગતિ એટલે અંતઃકરણ પ્રબોધથી પહેલાં સુધીના જે ગ્રંથો છે એનો ઉત્તરોત્તર શું સંબંધ છે એકબીજાની સાથે એ આપણે જોયું. બહુ સંક્ષેપમાં અંતઃકરણ પ્રબોધનો જે શબ્દ છે ગ્રંથનો નામ એનો વિચાર કર્યો. સાથે સાથે સાવધાનતયા શૃણુ અંતઃકરણ મદવાક્યમ એમાં અંતઃકરણ અને સાવધાનતા છે એ સંબંધમાં થોડો વિચાર કર્યો હતો. જતાં જતાં એક બે જણાએ એક પ્રશ્ન મને કહ્યા હતા કે એક તો અંતઃકરણની સમજ માટે આધુનિક જે સાધન ઉપલબ્ધ થયું છે કમ્પ્યુટર એનું મેં દૃષ્ટાંત આપ્યું હતું પરંતુ એ વિષયને પૂરેપૂરો વિસ્તારથી નહોતો સમજાવ્યો. તો એ જિજ્ઞાસા એક વ્યક્તિએ વ્યક્ત કરી હતી. અને સાવધાનતા એનું શું તાત્પર્ય છે આ પણ એક જિજ્ઞાસા હતી. તો પહેલાં એ વિષયને આપણે સમજી લઈએ તે પછી આગળ ગ્રંથને ચલાવીશું. તે સિવાય ગઈકાલના નિરૂપણમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચાહો તો લખીને મોકલી શકો છો, ચાહો તો ઊભા થઈને પણ એ પ્રશ્ન પૂછી શકો છો. કોઈને છે ગઈકાલે જે નિરૂપણ થયું એના સંબંધમાં કંઈ જિજ્ઞાસા, પ્રશ્ન સંકોચ વિના પૂછજો. જે વિષય ચાલ્યો નથી એ સંબંધમાં તો ચાલ્યા પછી વિચાર થશે, પરંતુ જેનું નિરૂપણ થયું છે તે સંબંધમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો આ જે બે વિષય છે એને આપણે જોઈ લઈએ. કાલે મેં અંતઃકરણના સ્વરૂપનું નિરૂપણ કર્યું ત્યારે એક વાત કહી હતી કે અંતઃકરણના ચાર વિભાગ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. કમ્પ્યુટરનું એક્ઝામ્પલ આપતા પછી મેં અહીંયા જે ઉપસ્થિત વર્ગ છે એમના જોયા પછી મને એમ થયું કે કદાચ આ ટેકનોલોજીથી એ વર્ગ એટલો બધો વાકેફ નથી, એટલે એ વિષય મેં છોડી દીધો હતો. કારણ કે ફરીથી દૃષ્ટાંતને સમજાવવું અને પછી ફરીથી પાછું અંતઃકરણના સ્વરૂપને સમજાવવું પડે એવી સ્થિતિ આવી જાય. પણ ગુજરાતીમાં કહેવત છે કે એવું પલાળી છે તો મૂંડાવી નાખવી જોઈએ. તો એ ન્યાયથી સંસ્કૃતમાં એના માટે કહેવાય છે આરબ્ધ સ્યાંતગમનમ દ્વિતીયમ બુદ્ધિલક્ષણમ, અનારંભો મનુષ્યાણામ પ્રથમમ બુદ્ધિલક્ષણમ, આરબ્ધ સ્યાંતગમનમ દ્વિતીયમ બુદ્ધિલક્ષણમ. શરૂ જ ન કરો જે વાતને તમે પૂરી ન કરી શકો એ સૌથી પહેલી બુદ્ધિમાની છે, અને જો શરૂ કરી દીધી હોય તો એને અંત સુધી પહોંચાડો એ બીજી બુદ્ધિમાની છે. તો એ ન્યાયથી અંતઃકરણના સ્વરૂપમાં આપણે ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર એના લક્ષણો તો આપણે જોયા હતા. એના પેરેલલ અત્યારે જે મશીન આપણા પાસે ઉપલબ્ધ છે એમાં ચિત્તના સંબંધમાં મેં તમને કહ્યું હતું કે સિમોસ જે છે કમ્પ્યુટરમાં એના બરાબર ચિત્ત છે. જેમ ચિત્ત આપણું નિદ્રા અવસ્થા હોય ત્યારે આપણી બુદ્ધિ સૂઈ જાય છે, આપણું અંતઃકરણ પણ સૂઈ જાય છે, અહંકાર પણ સૂઈ જાય છે. પરંતુ તેમ છતાં જાગીએ છીએ તે વખતે આપણે આપણી પૂર્વ અવસ્થાના બોધ સાથે જાગીએ છીએ. એટલે આત્માવબોધ, પોતાના વિષયમાં જેને સેલ્ફ અવેરનેસ કહી શકીએ, એવું કોઈક એક તત્વ આપણા અંદર છે જે સૂઈ ગયા પછી જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણા સ્વરૂપની સ્મૃતિ અને જ્યાંથી આપણે અટક્યા છીએ ત્યાંથી આગળ વધારવામાં આપણને સહયોગી બને છે. કમ્પ્યુટરની અંદર પણ આ વ્યવસ્થા છે, કેમ કે મશીનને સતત ચાલુ નથી રાખી શકાતું, બંધ કરવું પડે છે. બંધ કરીને ફરીથી જ્યારે મશીનને ચાલુ કરવામાં આવે તો એ દરમિયાનમાં જ્યારે ચાલુ કરીને આપણે એમાં જે જે કામ કર્યું છે એના જેટલા જેટલા અંગો છે એ બધાના વિષયમાં એને જાણકારી કોણ પહોંચાડી દે, આ એક જરૂરિયાત ઊભી થઈ. એટલે એના માટે એક સિમોસ કરીને એક સિસ્ટમ છે, એનું લોંગ ફોર્મ શું છે ગોપી બતાવી શકે? એને કહેવાય છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર, સિમોસ એનું શોર્ટ ફોર્મ છે. તો એ લખી લે તો એની અંદર ઘડિયાળ પણ રહે છે, એના જેટલા પણ અંગો છે એટલે હાર્ડ ડિસ્ક વગેરે, એના વિષયમાં પણ કમ્પ્યુટરની જાણકારી રહે છે. એટલે કોઈક વખતે તમે એવું અનુભવ્યું હોય કે મશીનમાંથી કોઈક ભાગને તમે દૂર કરી દો હાર્ડ ડિસ્કને અને નવું કોઈ અંગ એની અંદર ઉમેરો, ત્યારે એ સિમોસ છે એ વિદ્રોહ કરે અને એ વિદ્રોહ કરીને એમ કહે છે કે આ મારા સ્વરૂપ સાથે કોઈ જાતની છેડખાની કરવામાં આવી છે, મારું જે અંગ હતું વાસ્તવિક એ અંગ હવે મારી પાસે અત્યારે નથી, ફોરેન એલિમેન્ટ કંઈક મારામાં જોડવામાં આવ્યું છે. તો આ જે સ્થિતિ છે એને એ કોણ એને માહિતી આપે છે, એના માટે એની એક સદાય જાગૃત રહેતી અવસ્થા છે સિસ્ટમમાં, એને સિમોસ કહે છે. એ એક્ઝેક્ટલી એ રીતનું આપણું ચિત્ત છે, ચિત્તની પણ આ જાતની જ અવસ્થા છે કે સુષુપ્તિ સાક્ષિક છે અને આત્માવબોધ કરાવનારું છે, આ એની શાસ્ત્રીય પરિભાષા છે. તે રીતે મન જેમ છે એમ કમ્પ્યુટરની અંદર રેમ હોય છે, જેને કહેવાય છે રેન્ડમ એક્સેસ મેમરી. એટલે જે જે કામ આપણે કરીએ છીએ રોજિંદું કમ્પ્યુટરમાં, વર્ડ, એક્સેલ કે એવા કોઈક પ્રોગ્રામને કે એમાંની કોઈક ફાઇલને આપણે વારંવાર ખોલતા બંધ કરતા હોઈએ છીએ કે ભૂસતા હોઈએ છીએ, એના વિષયમાં જ્યારે પણ કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે એ રેમ નામનું અંગ છે જે એ ફાઇલ્સને આપણા માટે એકદમ તૈયાર કરીને રાખે છે. તમે એવો અનુભવ કર્યો હશે કે એવા પ્રોગ્રામ્સ કે જેને તમે ક્યારેક જ કમ્પ્યુટરની અંદર ખોલ્યા હોય એને જ્યારે તમે ડબલ ક્લિક કરો અને ખોલો તો એને બૂટ થતાં કે પ્રોગ્રામને બહાર આવતા બહુ સમય લાગે છે. જ્યારે તમે જે પ્રોગ્રામને વારંવાર ખોલતા હો, જે ફાઇલને વારંવાર ખોલો છો, એ બહુ ઝડપથી ખુલી જાય છે. આ કેવી રીતે શક્ય બને છે? પ્રક્રિયા તો એ જ છે, કેમ કે જે હાર્ડ ડિસ્ક છે એની અંદર જે જગ્યાએ જે પ્રોગ્રામ રહેલો છે ત્યાંથી એ વસ્તુને ખોલીને ને આપણા માટે બહાર ડેસ્કટોપ ઉપર લાવીને ને મૂકે છે જે અંગ, એ જ પ્રક્રિયા બધામાં અનુસરાય છે. પણ રેમ એ વાતને સમજી શકે છે કે તમે કઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો એ તમારા માટે બહુ ઝડપથી તમારી સામે પ્રસ્તુત કરે છે. જેમ પટાવાળો છે એ આપણા બધા કાર્યોને જાણી જાય છે અને તત્કાલ એનો અમલ કરી શકે છે. તો રેમ છે એ મન છે, એ દરેક એના અંદર થતી પ્રક્રિયા છે, એ રેમ થ્રુ જ પાસ થઈને જ પછી કમ્પ્યુટરના બધા વ્યવહારોનું નિયમન થતું હોય છે. એમ આપણા પણ જેટલા પણ વ્યવહારો છે એમાં મન એટલું વ્યાપક તત્વ છે કે એ બધા જ વ્યવહારોના અંદર એની દખલ છે. એટલે ભગવાને આપણી ઇન્દ્રિયોની ગણના કરી ત્યારે એ મનની એક વિશિષ્ટ અવસ્થાને લક્ષ્યમાં રાખીને મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરશતી એમ ભગવાને કહ્યું. મન છે એ છઠ્ઠી જ્ઞાનેન્દ્રિયનું કામ કરે છે. ત્યાં અહંકાર ચિત્ત છે કે બુદ્ધિ છે એને ભગવાને એટલું મહત્ત્વ નથી આપ્યું જેટલું મનને આપ્યું છે. એ જ રીતે ભગવાનનું વચન છે ઇન્દ્રિયાણી દશૈકંચ, દશ ઇન્દ્રિયો અને એક ઓર, અગિયારમું દશ એકંચ, એમ મન છે એને ભગવાને અલગથી ગણી અને મૂક્યું છે. ઉક્તિ પણ છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન છે એ બંધ મોક્ષનું કારણ છે. મનો દુર્નિગ્રહમ ચલમ કહ્યું છે, એનો નિગ્રહ કરવો બહુ મુશ્કેલ છે. એટલે મનની મુખ્યતા દરેક રીતે રહે છે, ચાલુ થઈ ગયેલી સિસ્ટમની અંદર પણ જો જે રેમ છે એમાં ડસ્ટ આવી જાય અથવા ઓવરહીટ થઈ જાય તો સિસ્ટમ હેંગ થઈ જતી હોય છે. એમાં આપણે ત્યાં પણ એવું છે કે આપણા મનની અંદર પણ જો કોઈ વખતે ખળભળાટ મચી જાય તો બુદ્ધિ, આપણું અંતઃકરણમાં રહેલું ચિત્ત છે કે આપણી બધી ઇન્દ્રિયો છે એકદમ સ્વસ્થ હોય તેમ છતાં પણ મનમાં જો ઓવરહીટિંગ થઈ જાય એટલે ગરમી આવી જાય તો બધી સિસ્ટમ ખોરંભે પડી જાય, કોઈ કામ આગળ ચાલી ન શકે. તો એ જ એક્ઝેક્ટલી કમ્પ્યુટરની સિસ્ટમની અંદર પણ થતું હોય છે. એવી રીતે અહંકાર છે એના સ્થાને કમ્પ્યુટરની અંદર છે રોમ, ROM, રીડ ઓનલી મેમરી. એટલે અહંકાર છે એ આ બધી જેટલી પણ ક્રિયાઓ આપણા અંદર થાય છે, સુખ દુઃખ રાગ દ્વેષ અનુકૂળ પ્રતિકૂળ ભ્રાંતિ, આપણને થતી યથાર્થ બોધ નિશ્ચય સ્વપ્ન નિદ્રા જાગરણ, આ જેટલા પણ વ્યવહારો આપણા અંદર થાય છે